શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 19મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભુજનગરમાં કુબેરજી, જગજીવન અને રામચંદ્ર નામના 3 બ્રાહ્મણો રહેતા હતા. તે રાજાના મંત્રીઓ હતા. એ 3 સગા ભાઈઓ હતા. મહાશક્તિ ઉપાસકોમાં તેઓ અગ્રેસર હતા. તેઓ ઘણું ધન કમાયા હોવાથી તેના મદમાં ઉદ્ધત થયા હતા. મહાઅભિમાની એ 3 સ્વભાવથી ખળ, ક્રૂર, નીચ અને અધમ હતા અને હિંસામય યજ્ઞમાં રૂચિવાળા હતા. હે રાજન, તે 3 ભાઈઓમાંથી મોટા ભાઈ કુબેરજીએ રાજાઓને પણ દુર્લભ એવી ઘણી બધી સામગ્રી ભેળી કરીને સોમયાગ તથા સૌત્રામણી યજ્ઞનો પ્રારંભ કર્યો. તેમના આમંત્રણથી યજ્ઞવિધિ કરાવવામાં કુશળ, શાસ્ત્રવેત્તા અને સર્વે પુરાણોમાં પ્રવીણ એવા અનેક બ્રાહ્મણો દેશ દેશાંતરમાંથી ત્યાં આવ્યા હતા. હે રાજન, તે સમયે કુબેરજીએ ભગવાન શ્રીહરિને વેદશાસ્ત્રમાં પારંગત તથા બહુ પ્રતાપી જાણીને યજ્ઞમાં પધારવા આમંત્રણ આપ્યું. આમંત્રણ વિના પણ યજ્ઞમાં તો જવું જોઈએ, તો આમંત્રણ આપે ત્યારે જવાનું જ હોય, એમાં શું કહેવું? આ પ્રકારના સ્મૃતિવચનોને ધ્યાને લઈ, સમુદાયને સાથે લઈ, સ્વયં શ્રીહરિ તેમના યજ્ઞમાં પધાર્યા. તે સમયે યજમાન કુબેરજીએ શ્રીહરિનો યથાયોગ્ય સત્કાર કર્યો અને શ્રીહરિને ઉચિત સુંદર આસનો પર વિરાજમાન થવા વિનંતી કરી. ભગવાન શ્રીહરિ પણ તેમના આદરને માન આપી વિરાજમાન થયા. ત્યારે તેણે શ્રીહરિને નમસ્કાર કરી શ્રીહરિની આગળ જ પોતાનું સ્થાન લીધું. તે પછી અગ્નિ સમાન તેજસ્વી અને વિદ્વાન એવા દેશ દેશાંતરમાંથી આવેલા તથા કચ્છ દેશ નિવાસી બ્રાહ્મણો પણ ભગવાન શ્રીહરિને વિનયપૂર્વક પ્રણામ કરી તેમની સન્મુખ જ સમીપે બેઠા. તે સભામાં વિદ્વાન બ્રાહ્મણો યથાયોગ્ય બેસી ગયા પછી યજમાન કુબેરજી ભગવાન શ્રીહરિને બે હાથ જોડી પ્રણામ કરી કહેવા લાગ્યા કે, હે સ્વામીન, તમે વેદશાસ્ત્રમાં પારંગત છો, નૈષ્ઠિક બ્રહ્મચારી છો, એથી મારા યજ્ઞની સમાપ્તિ પર્યંત અહીં નગરમાં જ નિવાસ કરીને રહો એવી મારી ઈચ્છા છે, અને તમે જ્યાં સુધી નિવાસ કરીને રહેશો ત્યાં સુધી હું સંતો ભક્તોના મંડળે સહિત આપની અન્ન વસ્ત્રાદિકે કરીને સેવા કરીશ. કારણ કે આપના જેવા મહાપુરુષો મારા યજ્ઞનું આભૂષણ છે. હે વર્ણિરાજ, હે સ્વામીન, દેશ દેશાંતરમાંથી આવેલા આ સર્વે બ્રાહ્મણો વેદશાસ્ત્રના જ્ઞાતા છે. તેઓ સત્પાત્ર છે અને ઉચ્ચ કુળમાં જન્મ્યા છે. તેમાંથી કોઈ કાશીના, તો કોઈ દ્રવિડ દેશના, કોઈ મહારાષ્ટ્રના, કોઈ ગૌડ દેશના, તો કોઈ ગુજરાતના પણ નિવાસી છે. એટલા જ માટે, હે સદબુદ્ધિમાન સ્વામી, તમે પણ સ્થિર મન કરી અહીં નિવાસ કરીને રહો એવો મારો મનોરથ છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે કુબેરજીનું વચન સાંભળી યજ્ઞમાં હોમ કરવા બાંધેલા અને ઉચ્ચસ્વરે આક્રોશ કરતા અનેક બકરાઓને જોઈ જેનું હૃદય અત્યંત દયાળુ છે એવા ભગવાન શ્રીહરિ કુબેરજી પ્રત્યે કહેવા લાગ્યા. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે કુબેરજી વિપ્ર, ભાઈઓએ સહિત તમે અને આ સર્વે વિદ્વાન બ્રાહ્મણો મારું વચન સાંભળો. યજ્ઞ જેવા પવિત્ર ધર્માચરણને કરવા જઈ રહ્યા છો ત્યારે તમારા સર્વેના હિતની વાત હું કરું છું. સજ્જન પુરુષો સભામાં જતા નથી, અને જો જાય તો સત્ય બોલે છે, સત્ય જાણવા છતાં બોલે નહીં, અથવા કોઈની શરમમાં વિપરીત બોલે છે તો તેને પાપ લાગે છે. તેથી હું તમને જેમ છે તેમ સત્ય જણાવીશ. હે વિપ્રો, સત્વગુણ પ્રધાન એવા ક્ષત્રિય અને વૈશ્યજનોએ અને તેમાં પણ વિશેષપણે કરીને તો બ્રાહ્મણોએ પ્રત્યક્ષ પશુના વધરહિતના યજ્ઞોનું અનુષ્ઠાન કરવું જોઈએ. हे श्रेष्ठ विप्रो, हिंसामय यज्ञमां यज्ञना शेषभूत मांसनो भक्षण करवानो थाय ए धार्मिक ब्राह्मणों माटे क्यारे योग्य नथी। तेमा पण आक्रोश करता निर्दोष पशुनो वध करी तेने टुकड़ा करीने कापवू ए दृश्य क्यों दयालु ब्राह्मण जोवा समर्थ थाय। हे कुबेरजी, तमे एम कहो छो के आ ब्राह्मणों सर्वे सत्पात्र छे, तो एवा सत्पात्र ब्राह्मणों राक्षसनी पेठे आवो पशुहिंसानो घोर कर्म तथा यज्ञना शेषभूत मांसना भक्षणनु निंदित कर्म केवी रीते करशे, अने जो आवो कर्म करशे तो तेवोनी पात्रता अने ब्राह्मणत्व नाश पामी जशे। सदाचारना पालन विना केवल शास्त्रोना बहु अध्ययनथी सत्पात्रता के ब्राह्मणत्व प्राप्त थई जतु नथी। हे विप्र, आ सत्पात्रनु स्पष्टपणे प्रतिपादन करनारा स्मृति श्रुति पुराणों अने धर्मशास्त्रोमांथी हेमाद्री नामना विद्वाने घणा बधा वचनों एकठा करेला छे, तेमांथी अमुक वचनों तमने संभळावुं छुं। अग्निपुराणना वचनोथी कहे छे, हे राजन, उत्तम ब्राह्मणनी जाति सारा कुळमां जन्म वेदाध्ययन अने अनेक शास्त्रोनुं अध्ययन आमाथी ब्राह्मणपणाना कोई कारणों के लक्षणों नथी, परंतु सदाचार एज एक ब्राह्मणत्वनो साचो लक्षण छे। सत्य अहिंसा आदि सदाचारहीन अने तेथीज दुष्ट पुरुषोनो उच्चकुळमां जन्म प्राप्त थयो तेनाथी शुं छे, ए तो सुगंधिमान पुष्पोमां घणाय सूक्ष्म कीड़ाओ उत्पन्न थाय छे, तेने कुळपणानु सन्मान थोड़ू मळी शके छे। हे राजन, हे तात, केवल वेदाध्ययन के शास्त्राध्ययन मात्र थी ब्राह्मणत्व आवी जतु नथी, ते तो मात्र सदाचारना पालन थी ज आवे छे। केवल शास्त्राध्ययन थी ब्राह्मणत्व प्राप्त थतु होय तो राक्षसो क्या नथी भणता। ब्राह्मण कुल मां जन्म अने शास्त्राध्ययन करेलू होवा छता जगत तेने राक्षसो कहे छे, परंतु सत्पात्र ब्राह्मण तरीकेनो कोई स्वीकार करतु नथी। बहुज शास्त्रोना अध्ययन कर्या होय छता हिंसा आदि पापमां रुचि होय तो तेनु नटना वेश जेवु निरर्थक ब्राह्मणत्व पणु छे। मात्र ब्राह्मणना वेशथी शुं छे, माटे सदाचार संपन्न होय तेज साचो ब्राह्मण छे, तेणे ज वेदाध्ययन अने शास्त्राध्ययन कर्युं छे। बाकी मानवीनी खोपरीमां भरेलू शुद्ध पाणी अने कूतराना चामडानी कोथळीमां भरेलू दूध जेम स्थानदोषथी दूषित थाय छे, तेम सदाचारहीन ब्राह्मणमां रहेली विद्या दूषित थाय छे। हे महाराजा, ते माटे सदाचारने ज एक तमे ब्राह्मणत्वनुं लक्षण जाणो, ते विना चार वेद भण्यो होय छता दुराचारी होय तो ते शूद्र करता पण तुच्छ गणाय छे। हे राजेंद्र, जेमा सत्य दम तप दान अहिंसा इंद्रिय निग्रह आदि गुणों जोवामां आवे तेने ज ब्राह्मण जाणवो। यम स्मृतिमां कहेलूं छे के अहिंसा धर्म परायण होय, नित्य अग्निमां होम हवन करतो होय, एक पत्नी व्रत वाळो होय, यथाशक्ति सत्पात्रमां दान करतो होय, आवा लक्षणों होय तेने ज ब्राह्मण कहेवायो छे। जेनामां सत्य दान क्षमा शील मानवता दया शास्त्र विरुद्ध वर्तनमां घृणा वगैरे सदाचारना सद्गुणों जोवा मळे तेने ज देवताओ ब्राह्मण कहे छे। तेवी ज रीते यमराजाए तथा शातातपे पण कहेलू छे के तप दम दान सत्य शौच शास्त्राध्ययन दया विद्या विनय अस्तेय आर्षपणु जप आदि लक्षणों जेनामां जोवा मळे तेने ज ब्राह्मण जाणवा। वळी वसिष्ठ मुनिए पण कहेलू छे के याग तप दया दान सत्य शौच शास्त्राभ्यास असत्कर्म करवामां घृणा ज्ञान विज्ञान आस्तिकता आदि ब्राह्मणना लक्षणों छे। जे क्षमा राखे छे, इंद्रियोनु दमन करे छे, शास्त्र श्रवणथी जेना कान तृप्त थया छे, इंद्रियो पर विजय मेळव्यो छे, प्राणीओनो वध જે મનથી પણ નથી કરતા અને દાનનો સ્વીકાર કરવામાં જેમનો હાથ સંકોચ કરે છે તેવા બ્રાહ્મણો છે તે જ અનેક જીવોને સંસારમાંથી તારવા સમર્થ થાય છે। શ્રીહરિ કહે છે, હે વિપ્રો, હવે તમને ભવિષ્ય પુરાણમાં સત્પાત્રના જે લક્ષણો કહેલા છે તે કહી દેખાડું છું। ક્ષમા, ઇન્દ્રિયોનું દમન, દયા, સત્ય, દાન, શીલ, તપ અને વેદાધ્યયન આ 8 અંગ છે, તે સત્પાત્રતાના પરમ લક્ષણો છે એમ શાસ્ત્રવેત્તાઓ કહે છે। તેથી યાજ્ઞવલ્ક્ય ઋષિ પણ કહે છે કે કેવળ એક શાસ્ત્રમાત્રનું અધ્યયન કરવાથી કે કેવળ તપમાત્રનું આચરણ કરવાથી સત્પાત્રતા પ્રાપ્ત થતી નથી, પરંતુ જેનામાં પૂર્વોક્ત સદાચાર હોય ને તેની સાથે વિદ્યા અને તપ આ બે ગુણોનો સમાવેશ જોવામાં આવે તે બ્રાહ્મણ જ ઉત્તમ પાત્ર છે। હે ઉત્તમ વિપ્ર કુબેરજી, આ પ્રમાણે સત્પાત્ર બ્રાહ્મણત્વના અને તેની દયાળુતાના પ્રતિપાદન કરનારા અનેક શાસ્ત્રોના વચનો છે જેને સદાચાર નિષ્ઠ વિદ્વાન સત્પુરુષોએ પ્રમાણપણે માન્ય ગણ્યા છે। તેથી તમે પણ આ યજ્ઞનું અનુષ્ઠાન પશુહિંસા રહિતનું કરો। અહિંસામય યજ્ઞ કરવાથી તમારું સર્વેનું હિત થશે, કલ્યાણ થશે। હે વિપ્ર, પૂર્વોક્ત લક્ષણે સંપન્ન સત્પાત્રભૂત બ્રાહ્મણો જે યજ્ઞમાં વિરાજતા હોય તે યજ્ઞમાં સંકલ્પ માત્રથી પણ જીવહિંસા કેમ થાય? સંભવ જ નથી। હે વિપ્ર, આક્રોશ કરતા અને વધ માટે બાંધેલા આ બકરા આદિ પશુઓને જોઈને દયાવસાત મારા મનમાં અત્યંત ખેદ થઈ રહ્યો છે। ડાંગર, જવ, ઘઉં, તલ વગેરે અન્નથી, દૂધ, દહીં, ઘી, સાકર આદિ રસોથી તમે યજ્ઞની ક્રિયા સંપાદન કરો અને તેવા સાત્વિક યજ્ઞના અનુષ્ઠાનથી જ દેવતાઓ તૃપ્ત થશે। હે વિપ્ર, શાસ્ત્રોમાં એમ પણ કહેલું છે કે દેવતાઓ સાત્વિક હોવાથી ઉપર સ્વર્ગમાં વસે છે, અસુરો તામસી હોવાથી નીચે પાતાળમાં વસે છે અને મનુષ્યો રાજસી હોવાથી વચ્ચે પૃથ્વીલોકમાં વસે છે। હે બ્રહ્મન, અસુરો તામસી હોવાથી તેમને મદ્ય અને માંસ જ પ્રિય હોય છે અને દેવતાઓ સાત્વિક હોવાથી તેમને ડાંગર આદિ અન્ન અને ઘી આદિ રસ પ્રિય લાગે છે। કોઈ આપત્કાળ ન હોવા છતાં, અર્થાત ધાન્ય રસાદિ વિદ્યમાન હોવા છતાં મદ્યમાંસથી દેવતાઓનું યજન પૂજન કરવું તે ઉચિત નથી। અન્નાદિનો અભાવ હોય તેવા આપત્કાળના સમયે કદાચ મદ્યમાંસથી પૂજન કરવામાં આવે તો પોતાના પ્રાણરક્ષણ માટે દોષ નથી। હે વિપ્ર, તમારી પાસે તો અનેક પ્રકારના અન્ન તથા રસોની સમૃદ્ધિ છે અને કોઈ જાતનો આપત્કાળ પણ તમને આવ્યો નથી, છતાં લોક અને શાસ્ત્રમાં નિંદિત હિંસામય યજ્ઞનું અનુષ્ઠાન તમે કરો છો તે યોગ્ય નથી કરતા। હે કુબેરજી, જો તમે આ પશુઓને છોડી મૂકો અને ખીર આદિ હૂતદ્રવ્યોથી યજ્ઞનું અનુષ્ઠાન કરો તો જ હું અહીં રહી શકું, નહીં તો હું ચાલ્યો જઈશ। સુરત મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રીહરિનું વચન સાંભળી કુબેરજીનું મન શંકામાં પડ્યું કે હવે શું કરવું, તથા કેટલાક સાત્વિક પ્રકૃતિના બ્રાહ્મણો હતા તેણે પણ શ્રીહરિની વાત સાચી માની, પરંતુ તે સમયે રજોગુણ અને તમોગુણ પ્રકૃતિવાળા કાશી, મહારાષ્ટ્ર અને દ્રવિડ દેશના કેટલાક બ્રાહ્મણો હતા તેમણે પોતાના જેવા જ તમોગુણી અને મહાઅભિમાની જગજીવનને પ્રેર્યો, તેથી તે શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યો, હે શ્રીહરિ, યજ્ઞાર્થમ પશવઃ સૃષ્ટાઃ, અર્થાત પશુઓનું સર્જન કેવળ યજ્ઞ માટે જ થયું છે એમ આ વેદની શ્રુતિ પ્રમાણ કરે છે। તેથી જે પુરુષો યજ્ઞ સિવાય અન્યત્ર પશુવધ કરે છે તે પુરુષો અસુરો મનાયેલા છે। હે વર્ણી, જે હિંસાનું વેદમાં પ્રતિપાદન કરેલ છે તેને હિંસા કહેવાય નહીં એમ વિદ્વાન પુરુષો માને છે, અને તેથી જ આથી પહેલા હજારો રાજા મહારાજાઓએ હિંસામય યજ્ઞોનું અનુષ્ઠાન કરેલું છે। આવી પુરાતન વૈદિક પરંપરાને મિથ્યા કરવા કયો પુરુષ સમર્થ છે, અને તેથી જ અમે વેદોક્ત પરંપરા અનુસાર હિંસામય યજ્ઞ જ કરશું. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે હિંસામાં રુચિ હોવાથી અને વેદનું તાત્પર્ય નહીં સમજતા એવા જગજીવનનું વચન સાંભળી ભગવાન શ્રી સહજાનંદ સ્વામી તેનું હિત થાય તેવા વચનો ફરી કહેવા લાગ્યા. શ્રી નારાયણ મુનિ કહે છે, હે વિપ્ર, વેદનું તાત્પર્ય હિંસાપરક નથી, તેમાં જે હિંસાનું વિધાન છે તે તો પોતાના માંસભક્ષણના રાગથી લોકો જ્યાં ત્યાં હિંસા કરતા હતા તેનો ધીરે ધીરે સંકોચ થાય અને છેલ્લે સદંતર બંધ કરી દેવામાં આવે એ તાત્પર્ય છે. રાજસી અને તામસી સ્વભાવના મનુષ્યોની પ્રવૃત્તિ જીવહિંસામાં સહજ રહેલી હોય છે, તેને કાંઈ વેદવાક્યોની પ્રેરણાની જરૂર પડે નહીં. હે વિપ્ર, વેદનું તાત્પર્ય એ જ રહ્યું છે કે જો તમને હિંસામાં રાગ હોય તો તે હિંસા માત્ર યજ્ઞમાં કરો, ગમે ત્યાં ગમે ત્યારે નહીં. આ પ્રમાણે કહીને વેદો હિંસાનો સંકોચ કરે છે, અને વેદનું સંપૂર્ણ તાત્પર્ય તો જીવહિંસાની ધીરે ધીરે નિવૃત્તિ કરવાનું છે, અને તે બાબતનો નિર્ણય શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટપણે કરવામાં આવ્યો છે તે તમને જણાવું છું, તમે સાવધાન થઈને સાંભળો. હે વિપ્ર, આ લોકમાં મનુષ્યોએ સહિત જીવપ્રાણી માત્રને મૈથુન, માંસ અને મદિરાના સેવનમાં સહેજે જ રાગ હોવાથી તેમાં પ્રવૃત્તિ સહેજે જ થાય છે, તેમાં શાસ્ત્રના ઉપદેશની કોઈ જરૂર પડતી નથી. પરંતુ તેમાંથી ધીરે ધીરે નિવૃત્ત થવા માટે જ મૈથુન માટે વિવાહ વ્યવસ્થા, માંસ માટે યજ્ઞ વ્યવસ્થા અને મદિરા માટે સૌત્રામણી યાગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રીતે વેદનું તાત્પર્ય તો સદંતર હિંસાથી નિવૃત્ત થવું તે જ છે. હે વિપ્ર, વેદમાં બતાવેલ સ્વર્ગાદિ પ્રાપ્તિ આદિ કામ્યકર્મના વિધાનનો અભિપ્રાય તેવા કર્મમાંથી નિવૃત્તિ લેવી તે જ છે, છતાં તે અભિપ્રાયને નહીં સમજી શકતા અજ્ઞાનીજનોને સમજાવવા માટે પરોક્ષવાદના વચનો કહેલા છે. જેમ રોગી બાળકને ઔષધ પાવા માટે પિતા લાડુ દેખાડીને કહે, બેટા આ ઔષધિ પી જા તો તને આ લાડુ આપીશ, આ લાડુ આપવાના વિધાનનો પરોક્ષ અર્થ શું છે? બાળક દવા પીએ અને રોગ મુક્ત થાય, પરંતુ લાડુ ખવડાવીને તેનો રોગ વધારવાનો પ્રયત્ન કે અભિપ્રાય છે જ નહીં. હે વિપ્ર, તેથી તમે પણ વેદને હિંસાના સમર્થન કરનારા ક્યારેય પણ ન માનો, અને જે વેદને હિંસા પર માને છે તેને મહા અનર્થો ઉત્પન્ન થાય છે તેમાં કોઈ સંશય નથી. શ્રીહરિ કહે છે, હે વિપ્ર, પૂર્વે આકાશ માર્ગે વિચરણ કરતા ઉપરીચર નામના રાજા થયા, હિંસામય યજ્ઞ કરનારા ઇન્દ્રાદિ દેવતાઓ અને તેનો નિષેધ કરનારા ઋષિમુનિઓએ સાથે મળીને ઉપરીચર વસુરાજાને પોતાના સંશય વિશે પ્રશ્ન કર્યો કે, હે રાજન, વેદોનું તાત્પર્ય હિંસાપરત્વે છે કે નથી? આ પ્રમાણે પૂછ્યું ત્યારે ઇન્દ્ર સાથેની મિત્રતાની લાલચમાં આવી ઉપરીચર વસુરાજાએ કહ્યું કે વેદોનું તાત્પર્ય હિંસા પર છે. આટલું બોલતા જ રાજા આકાશમાંથી પૃથ્વી પર પડ્યા. રાજા આકાશમાં ગતિ કરતા હતા, છતાં ખોટો અભિપ્રાય આપતાની સાથે જ તેની અધોગતિ થઈ. આ કથા વાયુપુરાણ, મત્સ્યપુરાણ, સ્કંદપુરાણ અને મહાભારત જેવા ઇતિહાસને વિશે વિસ્તારથી વર્ણવેલી છે. હે વિપ્ર, જો વેદનું તાત્પર્ય હિંસા પરત્વે હોય તો વેદોનું તાત્પર્ય હિંસા પર છે આટલું બોલવા માત્રથી ઉપરીચર વસુરાજાનું તત્કાળ પૃથ્વી પર પતન કેમ થાય? તેથી તમે પણ વેદનું તાત્પર્ય હિંસાની નિવૃત્તિ પરત્વે છે એમ નક્કી જાણો. આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું તેથી જગજીવન વિપ્ર મહાક્રોધથી બળવા લાગ્યો અને શ્રીહરિ ઉપર ફરી આક્ષેપ કરીને કહેવા લાગ્યો કે, હે વર્ણી, યજ્ઞ કરનાર પુરુષો યજ્ઞમાં મંત્રના સંસ્કાર કરીને જે પશુઓનો વધ કરે છે તે પશુઓ તિર્યગ યોનિમાંથી મુક્ત થઈ સ્વર્ગમાં દેવતા થાય છે, આ વાત વેદમાં પ્રસિદ્ધ છે. હે વર્ણી, એથી યજ્ઞમાં કરવામાં આવતી હિંસા એક નક્કી ધર્મ જ છે, અને તેને વિદ્વાનોની સભામાં અધર્મ કહેવો તે તમારા જેવા પુરુષોને શોભતું નથી. અને બીજું કે યજ્ઞના શેષભૂત પ્રસાદનું ભક્ષણ કરનાર પુરુષો સર્વ પાપ થકી મુક્ત થઈ જાય છે, આવું ભગવદ્ગીતાનું પ્રમાણભૂત વાક્ય છે. તેથી યજ્ઞના શેષભૂત માંસનું ભક્ષણ પણ કરવામાં કોઈ દોષ નથી. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, માંસપ્રિય અને યજ્ઞના અનુષ્ઠાનનો દંભ કરનાર તથા અધર્મને ધર્મ માનનારા જગજીવનના ઉપરોક્ત વચનો સાંભળી ભગવાન શ્રીહરિ ફરી કહેવા લાગ્યા. શ્રી નારાયણ મુનિ કહે છે, હે વિપ્ર, પશુના ઘાત કરવાને ધર્મ કહેવો એ કેવળ તમારો અભિપ્રાય છે, એ સંતપુરુષોનો મત નથી. ધર્મનું ફળ સુખ છે અને અધર્મનું ફળ દુઃખ છે. હે વિપ્ર, શ્રીમદ ભાગવતમાં દેવર્ષિ નારદે યજ્ઞમાં પશુઘાતના કર્મનું ફળ દુઃખ જ છે એમ કહેલું છે, તે તમને હું સંભળાવું છું. હે વિપ્ર, અધ્યાત્મ તત્વને જાણનારા પરમ કૃપાળુ દેવર્ષિ નારદે હિંસામય યજ્ઞ કરવામાં આસક્ત પ્રાચીન બર્હિશ રાજાને બોધ આપતા કહ્યું કે, હે પ્રજાપતિ, યજ્ઞમાં નિર્દય થઈને તમે મારેલા હજારો પશુઓના જીવસમૂહોને આકાશમાં નિહાળો, તે સર્વે તમે આપેલી પ્રાણઘાતની વેદનાનું સ્મરણ કરતા કરતા તમે મૃત્યુના માર્ગે ક્યારે સીધાવો છો તેની પ્રતીક્ષા કરી રહ્યા છે. તમે જ્યારે મૃત્યુ પામી આકાશ માર્ગે પસાર થશો ત્યારે અત્યંત ક્રોધે ભરાયેલા તે પશુઓ લોહના યંત્રથી તમારા શરીરના ટુકડે ટુકડા કરી નાખશે. પૂર્વે પુરંજન રાજાએ નિર્દયપણે મારેલા યજ્ઞના પશુઓ અત્યંત ક્રોધે ભરાઈને તે રાજા જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તેની નિર્દયતાનું સ્મરણ કરતા કરતા લોહના કુઠારથી તેમના ટુકડે ટુકડા કર્યા હતા. હે વિપ્ર, આ પ્રમાણે નારદજીના વચનો સાંભળી પ્રાચીન બર્હિશ રાજાએ હિંસામય યજ્ઞનો ત્યાગ કરી અહિંસામય યજ્ઞોવાળા ધર્મનું અનુસરણ કર્યું હતું. અને હે વિપ્ર, તમે પણ સુજ્ઞ છો. આ પૃથ્વી પર તમે યશ કીર્તિથી પ્રખ્યાત છો, તેથી સમગ્રપણે પશુહિંસાનો ત્યાગ કરી અહિંસામય યજ્ઞનું અનુષ્ઠાન કરો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ બહુ સમજાવ્યા, છતાં પણ જગજીવન વિપ્રે પોતે માનેલા મતનો ત્યાગ કર્યો નહીં, તેથી તેમને મદથી ઉદ્ધત જાણી ભગવાન શ્રીહરિ તત્કાળ યજ્ઞમંડપને છોડી પોતાના નિવાસસ્થાને આવતા રહ્યા. ત્યાર પછી બીજે દિવસે ભુજનગરવાસી પોતાના ભક્તજનોને સ્વધર્મમાં રહેવાનો ઉપદેશ આપી ભગવાન શ્રીહરિ ભુજનગરથી રવાના થયા અને સર્વે ભક્તજનો દૂર પ્રદેશ સુધી તેમને વળાવવા પાછળ પાછળ આવ્યા. હે રાજન, પરમેશ્વર ભગવાન શ્રીહરિ પોતાની પાછળ આવતા ભુજનગરના ભક્તોને પાછા વાળી માર્ગમાં આવતા તે ગામના ભક્તજનોને પોતાના દર્શનનું સુખ આપતા કેટલાક દિવસે ધમડકાપુર પધાર્યા. હે રાજન, શ્રીહરિએ ભુજનગર છોડ્યા પછી મદ અને માનથી બુદ્ધિભ્રષ્ટ થયેલા જગજીવન વિપ્રે ભગવાન શ્રીહરિના વચનનો અનાદર કરી પોતાના હિંસામય યજ્ઞનો પ્રારંભ કર્યો અને પશુઓનો વધ કરી હોમ કર્યો. હે જનાધીપ, એક ભગવાન શ્રીહરિના વચનોનો અનાદર કરવાથી અને બીજું વેદને હિંસાપરક કહેવાથી તે જગજીવન વિપ્ર ઉપર કોઈ કારણવશાત ભુજનગરના રાજાનો કોપ થયો અને ક્રોધાયમાન રાજાએ પોતાના સૈન્યને મોકલી તેના યજ્ઞનો ઉચ્છેદ કરી નાખ્યો. જેવી રીતે પૂર્વે શિવજીનું અપમાન કરનાર દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વીરભદ્રગણે ઉચ્છેદ કર્યો હતો, તેવી જ રીતે ભુજનગરના રાજાએ જગજીવનના યજ્ઞનો ઉચ્છેદ કર્યો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, રાજાએ મોકલેલા સૈનિકો જગજીવન વિપ્રની સમસ્ત સંપત્તિ, શિબિકા આદિક વાહનો, ઘરના સર્વે ઉપકરણો, યજ્ઞના પાત્રો તેમજ જલેબી મોતૈયા આદિ અનેક પકવાનના ઢગલાઓ હરી ગયા. તે સમયે મહાઅભિમાની ત્રણેય ભાઈઓ અત્યંત ક્રોધ પામી શસ્ત્રધારી પોતાના સેવકોની સાથે તે સૈનિકો સામે યુદ્ધ કરવા લાગ્યા. મોટી દાઢીવાળા મુસ્લિમ સૈનિકોનો માર પડવાથી કાશી આદિ સ્થાનોના બ્રાહ્મણો ઉચ્ચ સ્વરે રડતા રડતા ભુજનગરથી ભાગવા લાગ્યા. મારના ભયથી આક્રંદ કરતા અને ભાગતા તે બ્રાહ્મણોની સંપત્તિ સૈનિકોએ હરી લીધી અને તેમની પાછળ આ મહાકાળ જેવા સૈનિકો દોડતા હતા ત્યારે રાજાએ તેઓને અટકાવ્યા. હે રાજન, તે યુદ્ધમાં હાથમાં તીક્ષ્ણ તલવારો લઈ રાજાના ક્રૂર સૈનિકોએ લાલચોળ નેત્રો કરી પોતાને મારવા આવતા કુબેરજી આદિ ત્રણેય ભાઈઓના માથા વાઢી નાખ્યા. આ પ્રમાણે હથિયારધારી પોતાના પુત્રો અને અનુચરોની સાથે તે ત્રણેય ભાઈઓ રણસંગ્રામમાં મૃત્યુ પામ્યા અને તે જ ક્ષણે માંસભક્ષી કાગડા, ગીધ, સમડા આદિ હિંસક પક્ષીઓ અને પ્રાણીઓ તેનું ભક્ષણ કરવા લાગ્યા. તે સમયે ભુજનગરને વિશે તેમના મૃત્યુથી ચારે બાજુ હાહાકાર વર્તાયો અને ભગવાન શ્રીહરિના વચનોના અનાદરનું આ ફળ તેઓને મળ્યું છે એમ પૂર્વાસીજનો માનવા લાગ્યા. હે રાજન, ત્યારથી આરંભીને સમગ્ર દેશમાં એવો ઉદ્ઘોષ વ્યાપી ગયો કે દેવોને માટે પણ યજ્ઞમાં કરવામાં આવતી જીવહિંસા મૂળે સહિત વંશનો વિનાશ કરનારી છે. હે રાજન, ત્યારથી આરંભીને પૃથ્વી પર ધાર્મિક પુરુષોએ પણ યજ્ઞાદિમાં જીવહિંસાનો અને દેવાદિકને નિવેદન કરી મદ્યમાંસ ભક્ષણ કરવાનો રિવાજ સદંતર છોડી દીધો. હે રાજન, આ પ્રમાણે હિંસામય યજ્ઞાદિ આસુરી ક્રિયાનો વિનાશ કરતા ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રતાપ આ ધરતી પર ચારે તરફ ફેલાયો અને તેણે કરીને પત્ની ભક્તિ અને પુત્ર જ્ઞાન વૈરાગ્ય વગેરેની સાથે પોતાનું પોષણ થતા ભગવાન શ્રીહરિના પિતા સાક્ષાત ધર્મદેવ અતિશય મહા આનંદને પામ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ભુજનગરને વિશે હિંસામય યજ્ઞનો નિષેધ કરી અહિંસામય ધર્મનું સ્થાપન કર્યું એ નામે 19મો અધ્યાય પૂર્ણ થયો.